એકલા જ્ઞાનની આચાર પ્રચારની જરૂર ખરી કે નહીં? કોનો પ્રશ્ન છે? પ્રશ્ન જ્ઞાન અને ક્રિયા બંને ની જરૂર ખરી કે નહીં? જ્ઞાન અને ક્રિયા બંને ની જરૂરિયાત કે એકલા જ્ઞાનની? જ્ઞાન ક્રિયા બંને ની જરૂર ખરી. એકલા જ્ઞાન થી થાય અહીંથી સ્ટેશન જવું હોય તો સ્ટેશન રસ્તો આમ લક્ષ્ય હોય તેથી કઈ સ્ટેશન પહોંચાય નહીં, પણ ચાલુ તો પડે કે ના ચાલુ પડે? ચાલુ પડે. એટલે બંને જરૂર. એ પ્રશ્ન થઈ ગયો પૂરો? પૂરો. બીજું લખ્યા છે કે આપને રાત્રિ ભોજનનો ત્યાગ છે. તમારે રાત્રિ ભોજનનો ત્યાગ નથી, હતો ખરો પણ તબિયત અનુકૂળતા ના હોય એટલે નહીં રહેતો. હતો ખરો કાયમ નતો, પણ અત્યારે તબિયત અનુકૂળતા ના હોય રહેતો નથી. એટલે મારી અમારી ભૂલ છે. પછી બીજું લખ્યું છે આપણે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, તમારે કરવી ઈચ્છા છે? હવે તો બધું ગુચાય કરતા આવીએ છીએ. અમુક ચાલે છે કે કરું છે, પણ અત્યારે તો બધું આમથી આમ બધું ગુચાયા કરતા હોઈએ છીએ ને. બાહ્ય જગતમાં, બાહ્ય જગતમાં સંસારમાં ગુચાયા કરીએ છીએ એમ કે છે. સવાર તો કરવી હશે કે કાયમ માટે શાંતિ રહેશે, ચિંતા થશે નહીં. ચિંતા ના થાય એવું જોઈએ ને અઠવાડિયા મિલકાત કરો. અઠવાડિયા મિલકાત ચિંતા ના થાય એવું જોઈએ ને? હા, ચિંતા થાય એવું તો જોઈએ બધાને જોઈએ. કેટલા વાગે ચિંતા ના થાય એવું જોઈએ? મન ને સંબંધ નથી કોઈ જાત નો. મન નો ધર્મ જુદો, ચિત્ત નો ધર્મ જુદો, બુદ્ધિ નો ધર્મ જુદો, અહંકાર નો ધર્મ જુદો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાર અંતસ્કરણ માં હોય છે. એટલે બેનો સંબંધ નથી. આ બીજું શું પૂછવું સર? આગળ એટલું સંબંધ હોત તો શું કરો? સંબંધ હોત તો શું કરો? સંબંધ નથી એમ મેં કહ્યું, પણ સંબંધ હોત તો શું કરો? તું તમે કહો છો નથી એટલે માની લીધું નથી. હવે ચીન કરે મન શું છે, ચીન શું ભેદ કરે અમે પડે. તું ત્યાં નથી સમજો છો? તમે સમજાવો. હું તો સમજતો નથી એટલે જ મેં પ્રશ્ન કર્યો કે હું તો સમજતો જ નથી એટલે પ્રશ્ન કર્યો. તમે આજે વિચાર આવે છે નહીં, અંદર વિચાર આવે છે મગજમાં, એ મન કહેવાય. અને બહાર ભટકો થાય જાય છે ચિત્ત કહેવાય. ચિત્ત જયારે એક થાય ત્યારે અહીં બેઠો હોય તો તારે ઘર તારે ઘેર જાય કરવું. અહીં બેઠો હોય તો તારું ચિત્ત ઘેર જાય કરવું. ના જાય કોઈ જગ્યાએ બેઠો હોય તો અંદર રહે તો ચિત્ત આગુ બંધ થાય તો શું કરવા થાય? હા, શું કરવા થાય? શું કરવા થાય? હા, પણ અંદર એ અંદર ને અંદર પાછું ભટકે ને. ચિત્ત નો ભટકવાનો બે જાતો સ્વભાવ, એક શરીર માં ભટકે અને ભટકે. શરીર માં ક્યાં ભટકે? ક્યાંક જો વાગ્યું હોય તો આગળ જો મચ્છર કહે તો આપડે મચ્છર કહે છે ને, સ્વામી ઉપર આપણે ખબર આપે એ કહ્યું કહ્યું. એટલે ચિત્ત નો સ્વભાવ જુઓ અને મન નો સ્વભાવ જુઓ. ચિત્ત એટલે જ્ઞાન દર્શન આપણે ખબર આપે. બીજું એ પૂછ્યું છે ગાલા સિમંદર કાપી દો. અમારો તાર ક્યારે સમજાઈ ગયો છે? ક્યાં છે ગાલા? સમજાઈ ગયો છે. આ બીજો શું સાહેબ આપડા ઇલેક્ટ્રિક વાયર નહીં કરવાના, પેલો વાયર છે દાદાના થ્રુ. દાદાના થ્રુ એ વાયર એ કે ચોવીસે કલાક જોઈએ, ચોવીસે કલાક જોઈએ. ચોવીસ કલાક તો જયારે તમને આ સર્વિસ બધી મમતા છૂટશે એટલે ચોવીસ કલાક છે. હજુ મમતા છે સર્વિસ પર. હા, ત્યાં સુધી અંતરાય પછી કાયમ થઈ જશે. ભારત માં તથા વિશ્વમાં હાલ આટલો ભ્રષ્ટાચાર વિજય ચાલે છે તો ક્યારે અટકશે? વાતાવરણ ક્યારે સુધરશે? નીતિમય જીવન ક્યારે થશે? 2005 માં આ વાયુ પ્રદૂષણ છે, બિલકુલ નીતિમય જીવન ભ્રષ્ટાચાર. જગત આખો એ તપાસ કરવા આવશે કે અહીં શીખવા આવશે લોકોની પાસે, અમેરિકન અમેરિકન બધા. ત્યાં તે પેલા ભ્રષ્ટાચાર બધો બોમ્બ પડશે, ધીર ખલાસ છે, ધરતીકંપો થશે, દરિયો ઉછરશે, રોગચાળા થશે, બધો ભ્રષ્ટાચાર ધૂળ ધાળી કરી નાખશે. સમજ ને? આપને રાત્રિ ભોજન કરવા જતા દોષ કેમ નથી લાગતા? જૈન ધર્મ રાત્રિ ભોજન નિશ્ચિત કરેલા છે તો રાત્રિ ભોજન ને દોષ લાગે, પણ પોતે કરતો હોય તો, રાત્રિ ભોજન પોતે કરતો હોય તો, પોતે ના કરતો હોય. જરા ડિટેલ માં સમજાવો, જરા વિગતવાર સમજાવો. એ ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ એટલે ફરી કરવું બંધાય નહીં, જૂનું કર્મ ભોગવી દેવાનું અને ફરી નવું બંધાયું નથી. સમજો ને? લાગત અમે વાંધો નથી, અમારે એક અંતર કરવાનું છે. તમે સમજો ને? પણ લાગતું નથી, પણ તમારે મનમાં સંતોષ માટે કઈ એક લાગે છે. કેમ લાગતો નથી? એમ કેમ લાગતો નથી દોષ આપને? લાગે છે એમ આપણે એના કરતા ઝઘડે લાગે છે કઈ ભગવે ભરગે નથી. એ કે છે લોકોને ખ્યાલ આવે એટલા માટે સ્વભાવ દશામાં હોય ને ના લાગે. આ જ્ઞાન લીધું હોય તો તમને નહીં લાગતો, તમને એવું નહીં લાગતો. એટલે આ જ્ઞાન હોય ત્યાર પછી કરતા ભાવ ઉડી ગયો એટલે સંવર જ રહ્યા કરે. શું રહે? બંધ ના પડે. જયારે કરતા ભાવ ઉડી જાય ત્યારે સંવર રહ્યા કરે, બંધ પડે નહીં. તમારો એવું કરતા ભાવ ઉડી ગયો તમે સંભળ ના પડતી હોય તેમ કહી તમે કર્મ બચાય છે. કોઈ અમારે શું થાય? એટલે કયું માથા પૂરતો હવા સુધી? કારણ કે અંદર બેહી જાય ને, આમાં સંભળ રહે. તમને સમજાય ને? સંવાદ બંધ બંધ ના પડે. જેના હું સ્વરૂપ સ્વરૂપનું ભાન છે, સ્વરૂપનું જ્ઞાન છે, એને સંવાદ છે, બંધ પડે નહીં. બધું નિર્જા થાય, આશ્રમ થાય, નિર્જા થાય, પણ સંવાદ પૂરો થાય. જયારે અજ્ઞાની માણસને સ્વરૂપનું ભાન ના હોય તેને આશ્રમ થાય, નિર્જા થાય, પણ બંધ પૂર્વક એને આવતા બધો હિસાબ પાછળ રાખે. અને આ બીજ ફેંકાઈ ગયું ના હોય એટલે ઉગે નહીં. તમે સમજ્યું છે કે ના? અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ય કરવા માટે શું છે? અપ્રાપ્ય વસ્તુ હોય તેને પ્રાપ્ય કરવા માટે બધા જીવન છે મને. તેના માટે અને અદ્રશ્ય વસ્તુ દ્રશ્ય કરી આપવું, જે કોઈ દેખાય નહીં એવી વસ્તુ દેખાતી કરી આપો. કાલે આવો. શું નામ છે આપનું? જસવંતલાલ. જસવંતલાલ. જસવંતલાલ જસવંતલાલ. મન ઈશ્વર માં રહે માટે શું કરવું? મન ઈશ્વર માં રહે એ માટે શું કરવું? સમજા નથી. સંસારમાં રહેવું અને બસ પ્રભુ ભજન કરવું છે. બે હાથે કરવું છે. મારું કયું કરશો? તો તમે કાલે આવો. તમને તમારો શું કરી આજે? શું કર્યું? બધું કાલે રાખ્યું છે. આજે એકદમ શાંતિ રહેતી, મને શાંતિ રહેવું જોઈએ. આજ મહૂર્ત નથી બરોબર, એટલે કાલે રાખ્યું. એટલે કાલે આવો કરવી છે સાચા ભાવથી. ઉપવાસ બહુ કર્યા? કેટલા ઉપવાસ કર્યા? સિદ્ધ ચક્ર નું આરાધ્ય કેટલા માટે બહુ ભારે આરામ કરે. પ્રશ્ન જોયો છે, લાવો પ્રસંગ જોયો. જૈન ધર્મ માં સિદ્ધ ચક્ર ની આરાધના તપ નું મહાત્મા બતાવેલ છે, તો તે વિશે સમજો. એ ભૌગોલિક તત્વ ની આરાધના છે કે આધ્યાત્મિક સાધના છે? સાથિયા નો અર્થ શું? સાથિયો દોરે છે. સ્વસ્તિક નો અર્થ શું? એમ ચાર ગતિ દેખાડે, ચાર ગતિ ભટકવાના રસ્તો દેખાડે છે. ચાર ગતિ નથી ધીરો છે, મંગળ આવે સાથે પ્રતિક છે. એકાદ ઉપાધિ ની મુક્ત થયા ના થયા ત્યાં અનેક ઉપાધિ વધે જાય છે. અને ઉપાધિ એવી હોય છે પણ હલ કરાવી ના ચાલે. આથી જીવ બેસાડી મળી એવો આધાર ઉઠે છે કે ઘાતુ જીવ અસમ થાય છે, આરામ થાય. અને ચિંતાના અનંત બજારમાં પ્રભુ નું નામ પણ બધું હોવા જતા ઘટે. તો ચિંતા મુક્ત થયા અને જીવને શાંતિ મળે, બધા હૃદયમાં ભેદ કરે અને આસાનીથી સંસાર મુક્તિ એનું થાય એવી ઈચ્છા થશે. કાયમ કરવું કરો છે કલાક બે કલાક હવે તમારે કાયમ કરી આપે વાંધો રહી શકે જ્યાં ફિટ કરે છે ને ખાવા પીવાનું છે. અને સાસુ બહુ પાડે કે મારી બહુ ખરાબ છે. સાસુ ને બહુ દૂર કોણ ખરાબ? પોતે જ. પોતે ત્યાંથી જુએ છે ખરાબ, એટલે પોતે જ ખરાબ છે. જુએ છે ખરાબ એટલે પોતે જ ખરાબ છે. ના પણ સાસુ ને દુઃખ દે એટલે પછી સાસુ ને દુઃખ દે શું કરજો? પછી સાસુ કે બહુ ખરાબ છે. અને ભૂલ કોની? ભૂલ કોની? સાસુ ની ભૂલ કે આવું આ જગત બધું આખું જાણે છે. ભગવાન ને કહેતું જાણ કે સાસુ ની ભોગવે એની ભૂલ, જે ભોગવી રહ્યું છે એની ભૂલ. પેલો જયારે ભોગવશે ત્યારે એની ભૂલ, અત્યારે તો ભોગવે ભોગવશે ને શું આ ભોગવે એની ભૂલ. અને સાસુ નો હિસાબ ચૂપ્ત કરે છે. બહુ શું કરે છે? જગત ના લોકો શું કે વહુ અને દુઃખ દે છે, પણ ભગવાન શું કે ના સાસુ સાસુ એનો પોતાનું ભૂલ ભોગવે છે. એટલે જો પોતાની જાતે પોતાની પોતાનું ભોગવાન થાય તો દુઃખ આવું, કોક તમને દુઃખ દેતો હોય ભોગવાન થાય તો તમે એને હવામાન નિમિત્ત ને ગાળો ના પડો, અને તમે કહો મારું મારો હિસાબ છે ચૂકતો થાય છે તો તમે પાપ દોષ નહીં દે, શાંતિ રહે, શાંતિ રહે તો કે શાંતિ રહે અને દોષ નહીં દે. આટલી ઉંમર થયેલી જરા હમઝર પાસે ને ભોગવે એની ભૂલ, ભોગવે એની ભૂલ, જે ભોગવે તેની ભૂલ છે. એટલે હાલ તમને બોલાયા ઘોરે તો થયેલા છે, કોઈને હમજ પાસે ગયો તો પાંચ જણે શાંતિ રહે બિચારા ને, અને નકામો ઉપાધિ કરતો બંધ થઈ જાય કરશે એવું. આ વખત કાર ખરાબ છે, ઘેર ઝઘડા કરતો જરા એડજસ્ટ થઈ જાય, બધે જોન થાય એડજસ્ટ થવાની જરૂર છે અત્યારે તો. શું કહ્યું? એ ગાળો પડતો હોય તો ભોગવાની ભૂલી તમે અમર પાસે તમારા હાથે બહુ સારો રૂપન લાગતો છે કરશે ભૂલી જશો. હા, એ લોકો વિમાન પર ચંદ્ર પર ગયા ખરા ને? એમાં ગયા, ક્ષેત્ર માં ગયા પણ દેવ નહી દેખાય, ક્ષેત્ર માં ગયા એમ કે છે. વિમાન ને એટલે ગ્રહ કહેવાય, એની નહીં રહે દ્રશ્ય બને. આ દેખાય છે ચંદ્ર પર ગયા હતા એ લોકો, એ બીજો ચંદ્ર હોય ત્રીજો હોય ગમે તે, પણ કઈ ચંદ્ર પર ગયા કઈ કહે છે એ લોકો કહે છે. આપણે બધું માનવ શું કામ છે? ટીવી પર બતાવેલું સાચું માનો ને આપડે શું બોલું? એને ફાયદો એ શું થયો છે? આથી નુકસાન થયું છે. ટીવી ઉપર ગયા જવાથી ઉઠતા એટલા કેટલા કેટલા ડર બગાડ્યા તો લોકો બગાડી, એમાં શું ફાયદો છે? બંધ કરી દીધું હવે બધું. હા, બધું બંધ કરી દીધું. પણ બધી છે આ તો જવાનું છે ને, આ તો બીજા દેશો દેખાડવા માટે અમે બધા જ માણીએ છીએ. આ તો એમની પારે પારા લડે ને જાડવાનો ખોડો કઈ નાખે બધા કરોડો લાખો રૂપિયા. કોઈ હેતુ જ નહીં, હેતુ તો એનો મેઈ પી નો વાચ્યપત્ર ખબર જ ના. હું જ છું છે ને મારું જેમ ભાંગો ક્યાં અને આ પેલાનું છે, હું છું આ મારું છે ને પેલાનું છે, ભાંગો ક્યાં આવી એટલે ખબર ના પડે ને. આ તો આપણા દેશમાં કોક માણસ ને આવી વાત નીકળે તો આપણી વાત ને, તો એ વાત ના હોય ને. હેતુ જોવામાં આવતો, હેતુ સારો છે ને, વસ્તુ ને નહીં જોતા. તો બનવાનો જે બનવાનું હોય તો બનશે. બરાબર ગાડી બંધાવી પછી 18/12/82 બાલાસિનો સ્થાન છે. માનવ દેહ માં શક્ય છે પરમાત્મા દ્રષ્ટિ? માનવ દેહ માં શક્ય છે? બીજા કયા દેહ માં શક્ય હોય? બીજા કોઈ દેહ હોય નથી, બીજા પરમાત્મા દ્રષ્ટિ ઉત્પન્ન થાય. પરમાત્મા જ અમારાથી માનવ માં જ થયેલા, બધા કૃષ્ણ મહાવીર એ બધા માનવ માંથી જ થયેલા. એ બધા સંપૂર્ણ હતા, એ બધા સંપૂર્ણ હતા. થોડા અધૂરા છે તો થશે થાય સંપૂર્ણ, પણ જે અહીં થઈ ગયા છે ને બધા અધૂરા હોય તો આજ ના લાગે. અધૂરા ને જો 10% ઘૂસતા હોય તો નિશાન જરૂરી પણ ભગવાન જ કહેવાય. બધા જેના સંસારની કોઈ ચીજ જોઈતી ના હોય, જેને કોઈ ખપતી ના હોય, જેની ઈચ્છા ના હોય, ખાતા પીતા હોય છતાં ઈચ્છા ના હોય, એ બધા ભગવાન એ તો કહે છે કે એ જે એક ઊંચી કક્ષા થઈ ગઈ છે. કક્ષા નહીં, ભગવાન છે. ભગવાન આથી બીજા કોઈ બહાર નથી, કોઈ જગ્યાએ મનુષ્ય પરથી જ થયેલા છે. મનુષ્યમાં સંપૂર્ણ વ્યક્ત કરું, મનુષ્ય પણ મનુષ્યમાંથી સંપૂર્ણ વ્યક્ત કરું તો એ શું કામ. પ્રભુ દરેક માં છે, પણ પ્રભુ તો જાણે છે કે દરેક માં પોતે છે. પ્રભુ પોતે જાણે છે તો આ દ્રષ્ટિ મનુષ્યમાં આવી શકે. તો આ દ્રષ્ટિ મનુષ્યમાં આવી શકે. મનુષ્ય ભગવાન મનુષ્ય જાણી શકે છે, મનુષ્ય જોઈ શકે છે દરેક માં ભગવાન. મનુષ્ય ભગવાન ને જોઈ શકે છે. આત્મરસ કરો મુશ્કેલ શું થઈ શકે છે એનો અનુભવ તમે કરાવી શકો. આ બધા એ કેટલા થઈ શકે, આ બધા બોલે છે બધા. બુદ્ધિ ની અંદર હોય કે બુદ્ધિ ની બહાર ની હોય, બુદ્ધિ ની અંદર હોય કે બુદ્ધિ ની બહાર ની વસ્તુ. બુદ્ધિ ની બહાર, બુદ્ધિ ની બહાર નહીં, એમાં વિચાર ના આવે. વિચાર એમણે લીધું છે એટલે અંદર એમણે જ્ઞાન લીધું છે. જ્ઞાન લીધેલું છે. ખ્યાલ નથી કયું દર્શન છે. બે ટકા નું દર્શન મિથ્યા દર્શન, એક સમ્યક દર્શન. સમ્યક દર્શન મુક્ત રહી જાય અને મિથ્યા દર્શન એ સંસ્થામાં વર્તા રહી જાય. મિથ્યાદર્શન મિથ્યાસ્ત્ર કહેવાય, મિથ્યાસ્ત્ર. અને સંયક દર્શન સંયક સંકેત કહેવાય. જ્યાં સુધી આ મિથ્યા આ જગત ની ચીજોમાં સુખ છે એવી માન્યતા છે, ત્યાં સુધી મિથ્યાસ્ત્ર કહેવાય. આ ભૌતિક સુખોમાં સુખ છે એ સાચા સુખ નથી, આ કલ્પિત છે. સાચું સુખ તો આત્મામાં છે, પહોંચી આવે છે. આ ભૌતિકમાં છે એની આવે છે, પણ આ ભૌતિકમાં ચીજમાં શું મળતો નથી. આત્માને અનુભવ સંગત પ્રશ્ન ક્યારે થાય? આત્માને સંગત પ્રશ્ન નો અનુભવ ક્યારે થાય? આત્માને સંગત દર્શન નો અનુભવ ક્યારે થાય? એ મેં તને કહું છું, બધું એ બધું વિગતવાર. મૂળમાંથી રમતા હું મૂળમાંથી એને બધું વાત. તમારું શું નામ છે અત્યારે? મારું નામ નવીનભાઈ. નવીનભાઈ ત્યારે મેં તમને નવીનભાઈ જવા. નામ છે નવીનભાઈ છે, બાકી આત્મા તો છે જ. નામથી નવીનભાઈ છે, બાકી આત્મા જ છે. હા, નામથી નવીનભાઈ છો. ઓળખવાનું સહજ તમે નવીનભાઈ છો, પણ છો તો આત્મા. પણ આત્મા રીતે રહેતા નથી ને. નવીનભાઈ જપાન લઈ રહ્યો છે, પણ નવીનભાઈ ગાળ પાડે તમે લઈ રહ્યો. ભાન જતું રીતે એટલે નવીન બીજ છો. લોકો કહ્યું નવીન બી અત્યારે માની લીધું, હું નવીન બીજ છું. એટલે નવીન વિચાર થાય થાય તમે આત્મા છે. સંકેત મળે ક્યારે? એ હું આત્મા બધી વાત છે. એટલે આ તમે હું નવીનભાઈ તમે જે છે જાણતા નહીં હોવાથી તમે નથી તે આરોપ કરો તો સ્વામી તો હું નવીનભાઈ છે ફર્સ્ટ સ્વામી પછી આ બાઈ કરી બીજી રોડ કરી છોકરા પાપ કરી બીજી રોડ કરી જૈન છે નાની પુરુષ જગ્યા થાય સંકિત નહીં સંકિત થી ઊંચું કરતા દુકાન થઈ છે કરતા દુકાન જે થયું હતું એ કર્યા જાય ચિંતા પણ ના થાય શું થાય સંસાર જયારે ચાલે ચિંતા થાય પાપો ભક્તિભૂત થઈ નાખે કૃષ્ણ ભગવાન ઈચ્છા કરો છો ભાવના તો ખરી ભાવના ભાવ મારે સંજય કાર્ય કરવું છે એ ધારણા ચાલતું આજે રસ લઈને પૂરતા બાવા કરી આત્માને ભાન ક્યારે થાય સંકિત મળે એવું આત્માને ભાન ક્યારે થાય એવું આત્માને ભાન ક્યારે થાય સંકિત મળે એવું આત્માને ભાન કરે છે સંકિત મળ્યું છે એવું આત્માને ખબર કેવી રીતે પડે બધું બહુ બધું કાર આખો આખો ધર્મ નિરંતર નિરંતર આત્મા સંસારમાં રહીને પાપ કરે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એ સંસારમાં રહીને પાપ કરે આત્મા જુદો કરી ગયા પછી આત્મા આત્માના કાર્યમાં ગયો છે અને જે એના કાર્યમાં અને પૂર્વ ભાવમાં જે બંધ કર્યા છે ને એ સોય જ છે, સંપર્ક સંપર્ક ફરી બંધ ના થાય એવી રીતે. અને અજ્ઞાની માણસ ને બંધ પૂર્વક તોડે એટલે બહુ બંધ પાડી જૂનો બંધ તોડે અને ફરી બંધ ના પડે. એવું કહી આવી ફરી બંધ જ ના પડે. કર્મ ના બંધ આવી ગયું આ થોડા વધારે કર્મ ના બંધ. કર્મ ને નિર્જરા નો અર્થ શું? બંધપૂર્વક થયા કરે છે. આ લીલા થાય છે નવું કર્મ એવું મોંધી ને પછી લીલા થાય છે. અને આ બંધ ના થાય કર્મપૂર્વક થાય એટલે ફરી બંધાય નહીં. નવું બંધ ના થાય જીવ સુધી જાય. જીવ તો ક્ષણે ક્ષણે કર્મ બાંધે જ છે. જીવ તો ક્ષણે ક્ષણે કર્મ બાંધે જ છે ને. આપણે કર્મ જ બંધી રહ્યું છે. અત્યારે તો કર્મ બાંધી રહ્યા છે એ તો કાલે મને ભેગા થયા પછી બંધ થઈ જાય. નહીં તો તમારે કર્મ કાલે સંપર્ક પૂરક કર્મ બંધાય નહીં. કર્મ નો બંધ તો બે રીતે પડે ને. કર્મ નો બંધ તો બે રીતે પડે ને. કેવી રીતે? ચિકાસ વાળું એક નિર્લેપ, એક નિકાસિત કર્મ અને એક સાધુ જીવ કર્મ. કર્મ નો અર્થ બંધ પડે અને આશ્રમ વિજ્ઞાન આત્મા કોઈ પોતાના કામમાં સુ નિરંતર તમને આત્મા રહે નિરંતર ધનાજી રહે ગાળો પડે તો તમારે કોઈ ગાળો તમારી તેથી કોઈ ઘરની મોટા મોટી હજાર આગળ પૂર્ણ હોવું છે. તમારો ખુલાસો તમે દર્શન થયો બરોબર. આપનો પ્રશ્ન છે. આ પ્રશ્ન કોનો છે? અવગતિ થાય ભગવાન ની ભક્તિ મોક્ષ પોતાના સ્વરૂપ ના ભાન નો હતા એ મોક્ષ થાય. ભગવાન ની ભક્તિ મોકલા કરે અને પોતાના ઢોકરા ભોડીઓ ની ચિંતા ના કરે છેલ્લો કદાચ થઈ જવો છે. છેલ્લો કદાચ સારા વિચારવા વધે ભગવાન ના વિચાર છે. મનમાં જોયું કે અમારે જતી ખાતે તો મારે આ ના જોઈએ. પણ એ પુણ્ય હોય તો તમે ના બને આ કારણ ના બને આજના જીવન. મંદિર રસવામાં ચલો ઉપલ્યો હુમટ ગોળ હોવાય સાથે ભક્તિનો સો ચલો ઘુમટ તો હોય એટલા માટે કરેલો હતો કે ત્યાં આગળ ભક્તિ કરે ને સ્પંદનો થાય, સ્પંદનો ગોળ ગોળ સ્પંદનો ભર્યા કરે, એ હેતુ માંથી કરેલો હતો. પણ હવે જે હેતુ હતા એ ખરું હતું. નીકળી જાય બહાર, અને આ તો અથડે પ્રેમ પાછા કરે, અથડે પ્રેમ પાછા કરે, અથડે એ હેતુ માટે આપડે ઘુમત હતો. સમજાયું ને? પછી બીજું બ્રહ્માંડ ની રચના સાથે ગોળ ગુંબદ ને સંબંધ કરો. બ્રહ્માંડ ની રચના સાથે મોટે ભાગે શિવ મંદિરો ની અંદર જ આવી રચના કેમ થાય છે? મોટે ભાગે શિવ મંદિરો ની અંદર જ આવી રચના કેમ થાય છે? મોટે ભાગે શિવ મંદિરો માં જ આવી રચના કેમ થાય છે? આ ગોળ ગુંબદ ની બધે ઓમ શબ્દ ના ઉચ્ચારણ ને ઘુમ્મટ ને સંબંધ કરો. ઓમ શબ્દ ના ઉચ્ચારણ ને અને ઘુમ્મટ ને સંબંધ કરો. ઓમ શબ્દ એના સ્કંદન થયા કરે, આ બધું સંબંધિત છે, રિલેટિવ જ છે, સંબંધિત છે. નાદેજી વધારે બીજા સંસ્કૃત શ્લોક ના ઉચ્ચારણ કરતા ઓમ શબ્દ નું જે ઉચ્ચારણ છે, જે શરીર ની નાભી માંથી એનો ઉચ્ચારણ થાય છે, એના સ્પંદનો ને ગોળ ઘુમ્મટ ને કઈ દ્રષ્ટિએ ભક્તિ ની અંદર કરીને એનો ઉચ્ચારણ, એ જે વાઇબ્રેશન થાય છે, એટલે કે બીજા શબ્દો ના ઉચ્ચારણ કરતા આજે ઓમ શબ્દ નો ઉચ્ચારણ જે નાભી માંથી થાય છે, એને એ ઘુમ્મટ સાથે શું સંબંધ છે? આપણું કેવું બરોબર છે, પણ તે વખતે આપણા આપણા શરીર ઉપર કઈ એવી ક્રિયાઓ થાય છે કે જેને લઈને આપણે એકતાંતા તમે જે કહો છો કે વિસ્મૃતિ આપણને આવે, આપણા એ વખતે આપણા શરીર ઉપર એવી કઈ ક્રિયા થાય છે કે જે તે વખતે આપણને વિસ્મૃતિ જગત ની આવે? એ તો બધી ક્રિયાઓ આ બધી બહાર સ્પંદન થાય છે, એ સ્પંદન અંદર થાય છે પાછા એના આધારે ભૂલી જાય, અને બુદ્ધિ બધું શાંત થઈ જાય. તો મંદિર ની એક ઘુમ્મટ વાળા મંદિર માં એકલા જીને ઉભા રહેવાથી થાય કે એ મંત્ર ના ઉચ્ચારણ પછી શરીરમાં આવું આંદોલનો પેદા થાય? એ ઘુમ્મટ વાળા મંદિર માં એકલા ઉભા રહેવાથી થાય કે પછી એ શબ્દો બોલવાથી થાય છે? બોલવાથી થાય, એકલા ઉભા રહેવાથી ના થાય, બોલવાથી થાય. એકલા ઉભા રહેવાથી ફાયદો થાય, પણ પેલા જેવો ના થાય. અને બોલવાથી તમે છાપરા પણ છાપરા ના થાય, કોઈ છાપરા નથી કરે, કોઈ થાય નહીં. ઓમ અને આહલેખ ને કોઈ સંબંધ ખરો? ઓમ અને આહલેખ ને કઈ સંબંધ ખરો? ઓમ અને આહલેખ, આજે આહલેખ મુસલમાનો જે પહેલી જે આપણે શબ્દ નું ઉચ્ચારણ કરે છે એમની માંગ પુકારતી વખતે, તો ઓમ અને આહલેખ એ બે શબ્દોમાં સામ્યતા કરી? મુસલમાનો જે પહેલી જે ઉચ્ચારણ કરે છે માંગ પુકારતી વખતે, તેમાં અને ઓમ માં કઈ સામ્ય ખરું? એ અમને તમારે લખ્યું છે કે આપણે આ આર્થિક વિસ્તારોમાં આવી તે વ્યક્તિ પૂજા આપ કેમ કરાવો છો? આ મારી આરતી નહીં કરી દઈ, મેં દાદા ભગવાન ની આરતી આપે મંદિર છે, દાદા ભગવાન ની આરતી કરી દઈ. ભાઈ સમજણ કોને સમજવું છે? આ વાત પૂછ્યો લખ્યો કોઈ આવે ભગવાન પ્રગટ થયા તેમની આરતી. અને આ તો હું તો જ્ઞાની પુરુષ છું અને જે મંદિર માં ભગવાન બિરાજે બિલકુલ પૂછ્યું થઈ ને. બીજો પ્રશ્ન છે કે આપને બધા સિવિલ રાજપુત્રનો અવતાર કે છે એ લોકો કરતા એવું માનતો નથી, મારા જાણવાનું નથી. પછી કઈ જાણવું છે શાંતિ લાવ પુનર્જન્મ કેવી રીતે થાય છે અને કેટલાક ને ગર્ભ ની જાણ થાય છે કેવી રીતે. આત્મા એ પરમાત્મા છે તો પછી આ જન્મ લોહી માંસ મધ પુત્ર માં પડી રહેવાનું કેમ પસંદ કરે? એ લોહી માંસ તો આપણને લાગે છે, ભગવાન લાગતું છે. ભગવાન તો ભગવાન છે, એમને પછી લોહી માંસ કરવું પછી થાય. આપણને ચીજ છે બધી, આપણે લાગતે કરીએ છીએ ને, આપણે ધંધામાં પડેલા છે. આપણને ધંધ એટલે રોઈ કરું ના ગમે છતાં મનસાર કરતા હોય ત્યારે ગમે પણ આપણે એમ માનીએ છીએ કે આપણે પવિત્ર થઈને બધી પૂજા ને એવું કરવું એ કેવી રીતે? આપણે પવિત્ર થઈને બધી પૂજા ને એવું કરવું એ કેવી રીતે? કે ક્રિયાઓ બધી કરીએ છીએ ને એ પવિત્ર થઈને કરવી. પવિત્ર આપણા બંને માનવું છે, પવિત્ર થઈને લીધે અને ભગવાન સંદ્રાસી છે, નિવેકર છે, અસંગત છે, લેપા લેપમાં પ્રયાસ કરે નિવેક છે. એમને કશું અલગતું નથી કે છે, કશું અલગ નથી. એમનામાં જ લખવા પછી પોતે પોતાના ગુરુ બને, બીજા ગુરુ બને ધારણ. અહીંથી સ્ટેશન જતા આપણે ખબર હોય તો કોઈ પૂછવાની જરૂર નહીં, જરૂર નહીં. પણ ખબર ના હોય તો પૂછતા ગુરુ કરવા. તમે બે પ્રશ્નો ખરાબ થઈ ગયા. આ પુનર્જન્મ પુનર્જન્મ આ બધું આપણું ઋણાનુબંધ લઈને આપણે પુનર્જન્મ હજી વેઠે છે. ઋણાનુબંધ આવે છે ને બધા ઘરના માણસો બધે ઘરના માણસો લુણા બંધ થાય ભેગા થાય ને, ભેગા થાય છે મેટ્રિક સુધી ગયેલા. નહી તો અમે દાખલો આપું આ મન વર્તન કાય ઇફેક્ટિવ છે.